ભક્તજનો, આજે ગીતા જયંતીનો દિવસ છે, મોક્ષદા એકાદશીનો દિવસ છે, ધનુર્માસની કથા ચાલી રહી છે. વક્તાશ્રી અને પોથીશ્રીનું પૂજન કરવા માટે પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી આવી અને પૂજન કરશે. આપણે બધા પણ સાથે મળી અને પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે મોક્ષદા એકાદશી અને ભગવદ્ ગીતા જયંતી નિમિત્તે ધનુર્માસ કથાના આજના યજમાન છે એ અક્ષરનિવાસી ફકીરભાઈ ચતુરભાઈ પટેલ અને અક્ષરનિવાસી માતુશ્રી એમની સ્મૃતિમાં એમના સુપુત્ર એવા પરેશભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ એ આજની કથાના યજમાન રહ્યા છે. એમના વતી સંતોએ પૂજન કર્યું. હવે આપણે કથામાં જોડાઈએ. રાજો શુભ શાંત આરદયમાં કલ્યાણકારી હરિ છો જી અક્ષરધામના અધિપતિ પ્રત્યક્ષ સર્વોપરી સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરો જેથી હે કરુણાળુ મોહ તણુ તો તે દુઃખ જાયે પરુ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નીલકંઠાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. મદન મોહનજી મહારાજની જય. રૂડો ધર્મ ધરા ઉપર સ્થાપવા, ભૂમિનો ભાર ઉતારવા પધારેલા પુરુષોત્તમ પરબ્રહ્મરાય ભગવાન શ્રી સ્વામિનારાયણ, ખટ વિકારજીત અનંદ આનંદી અનગ આનંદી પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના ભાજન સાર અસારને જાણનારા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, મહારાજમાં અતિશય હેતવાળા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી આદિ તમામ વંદનીય પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, કલ્યાણજી બાપા કામલ્યાની પુણ્ય સ્મૃતિમાં દીકરા પ્રવીણભાઈના શુભ સંકલ્પથી, એમના દીકરા મનોજભાઈ, કૃણાલભાઈ, મયંકભાઈ ધનુર્માસના સવાર સાંજ અને કથાના યજમાન પરિવાર ભક્તજનો, અને અત્રે ઉપસ્થિત ખૂબ જ મુમુક્ષુ ભાવે કથા શ્રવણ કરવા માટે પધારેલા તમામ ભાવિક ભક્તજનો, બધાને હેતથી જય સ્વામિનારાયણ. અત્યારે જે ઓનલાઈન નિહાળે છે એ બધા ભક્તોને પણ જય સ્વામિનારાયણ. ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, ભગવાનના સ્વરૂપનું યથાર્થ ઓળખાણ કેવી રીતે કરવું, એ જેના દ્વારા થાય છે એવો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ એ કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે શ્વેતદ્વીપનું વર્ણન, એ ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા માટે જે હરિવરને વરીને આપણે ધામની પ્રાપ્તિ કરવાની છે એના માટે પતિવ્રતા નારી તરીકે આપણે કયા 111 શણગાર સજવાના છે એ વિશે આપણે સમજતા હતા. કુલ 6 શણગાર આપણે કાલે જોયા. કયા કયા? પહેલું અહિંસા, બીજો શણગાર તપ, ત્રીજો શણગાર સ્વધર્મ, ચોથો વૈરાગ્ય, પાંચમું આત્મજ્ઞાન, છઠ્ઠું મહાત્મ્ય જ્ઞાન, અને આજે 7મો શણગાર. ભગવાનમાં સતત સર્વોત્કૃષ્ટ પ્રેમ લક્ષણા ભક્તિ. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનમાં જે અતિશય સ્નેહ એ ભક્તિ કહેવાય. જ્યાં મહિમા હોય ને ત્યાં સમર્પણ થયા વિના રહે નહીં. એટલે ભક્તિ એટલે થાય પ્રેમે કરીને સમર્પણ. યથા નદ્ય સ્યંદમાના સમુદ્રે અસ્તમ ગચ્છંતિ નામ રૂપે વિહાય. જેવી રીતે નદીઓ સમુદ્રમાં વિલીન થઈ જાય છે, પોતાના નામ અને રૂપનો ત્યાગ કરી દે છે, પછી એ ગંગા જેવડી મોટી નદી હોય તો પણ ભલે, અને કોઈ નાની નદી હોય તો પણ ભલે. એવી જ રીતે જ્યારે ભક્તની તમામ ઈચ્છાઓ ભગવાનમાં સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે એ ભક્તિની સર્વોત્તમ દશા છે. જેવી રીતે સાકર દૂધમાં ભળી જાય છે, પછી પોતાનું નામ શું છે, રૂપ શું છે એની એને ચિંતા નથી. નદીને સમુદ્ર તરફ જવા માટે, એને મળવા માટે ઉપરથી પડવું પડે, પથ્થરો સાથે અથડાવવું પડે, ગમે એવા સંઘર્ષો સહન કરવા પડે, પણ અંતે તો એ સમુદ્રને મળીને જ રહે છે. એવી જ રીતે ભક્તને ભગવાન મેળવવા માટે ગમે એટલા કષ્ટો વેઠવા પડે તો પણ એ ભક્ત ક્યારેય પાછો પડતો નથી. એટલે 7મો શણગાર છે, અતિશય સર્વોત્કૃષ્ટ પ્રેમ લક્ષણા ભક્તિ. આઠમો શણગાર, એકાંતિક સંતોનો સમાગમ. ઘણી વખત પ્રશ્ન થતો હોય કે વેદ, પુરાણ, ઇતિહાસ, ગીતા, રામાયણ, ભાગવત, સત્સંગી જીવન, વચનામૃત, અનેક શાસ્ત્રો છે, વાંચી લઈએ તો કલ્યાણ ન થઈ જાય? શા માટે સંતોનો સમાગમ કરવો? કારણ કે સંતો કહેવાના છે કઈ શાસ્ત્ર બાર, તો શાસ્ત્ર બાર એક પણ વાત કહેવાના નથી, તો શાસ્ત્રો વાંચી લઈએ તો કલ્યાણ ન મેળવી શકાય? સમાગમની શું જરૂર છે? અને તમે એમ કહો છો કે સંતોનો સમાગમ કરીએ તો ભગવાનનું ધામ મળે, તો જે ભગવાનનું ધામ, ભગવાનનું સુખ, સંતોનો સમાગમ એ મરીને પછી જ ભગવાનના ધામનું સુખ આપે, એવો સમાગમ શું કરવો? ત્યારે કહેવાનું મન થાય કે જે સંતોનો સમાગમ છતે દેહે અક્ષરધામનું સુખ આપે છે, એ સંતોનો સમાગમ કઈ રીતે મૂકવો? શાસ્ત્ર તો દર્પણ છે, અરીસો છે, એમાં આપણું પ્રતિબિંબ આપણને દેખાય. શાસ્ત્રમાંથી આપણને એવી જ વાત પકડાય કે જે આપણી પ્રકૃતિને અનુકૂળ હોય. જરા પણ આ ચાવે નહીં ને, એવી રીતે આપણે બધું વાંચીએ, આપણી પ્રકૃતિને સેટ આવે એવું એવું જ આપણને એમાંથી સૂજે. એટલે શાસ્ત્ર પોતાનું રહસ્ય આપણી પાસે ખોલતું નથી. ભગવાનની આજ્ઞા પરાયણ જે જીવન જીવે છે, જે અનુભવી સંત છે, એની જ આગળ શાસ્ત્ર પોતાનું રહસ્ય ખોલે છે. એટલે શાસ્ત્રને યથાર્થ સમજવા માટે સંતની જરૂર પડે છે. નહીતર તો રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. રામાયણનું આ વાક્ય વાંચે, પોતે ચોકીદાર હોય, બચન નામની અટકના એક ભાઈ આવે તો કે પ્રાણ જવા દઉં પણ તમને ન જવા દઉં. પ્રાણ ભલે વહી જાય, તમે ન જવા જોઈએ. આપણે શિક્ષાપત્રી વાંચતા હોઈએ, સેવા કરવામાં થોડી કાળસ ચડતી હોય અને એમાં શ્લોક આવે, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, અર્થ શું કરીએ? સેવા મૂકીને ગમે ત્યાં વહી જવું, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. અર્થ એમ છે કે સેવાથી મુક્તિ, પણ આપણે શું કરીએ? આપણી પ્રકૃતિને સેટ આવે છે એટલે સેવા મૂકીને ગમે ત્યાં વહી જવું. શાસ્ત્ર તો માઇલસ્ટોન છે. અમદાવાદ, રાજકોટ કે સુરત જતા હોઈએ, તો રાજકોટમાં છીએ, સુરત જતા હોઈએ અહીંથી, તો માઇલસ્ટોન પથ્થર આવે, દેખાડે કે અમદાવાદ આટલું દૂર છે, સુરત આટલું દૂર છે, આટલા કિલોમીટર દૂર છે. એમ શાસ્ત્ર આપણને એરા બતાવે છે કે મોક્ષ મેળવવો હોય ને તો આ કરો, સ્વર્ગ મેળવવો હોય તો આ કરો, પુત્ર પ્રાપ્તિ કરવી હોય તો જ્યોતિષ્ટોમ યજ્ઞ કરો, આવું બધું બતાવે. પણ માઇલસ્ટોન પથ્થર એ સુરત આપણી સાથે ન ચાલે. શાસ્ત્ર એ જીવતું, સંત એ જીવતું જાગતું શાસ્ત્ર છે, જે અધ્યાત્મ માર્ગે આપણી આંગળી પકડીને આપણી સાથે ચાલે છે. આગળ ખાડા, ટેકરા, પુલ તૂટી ગયો હોય તો એ માઇલસ્ટોન પથ્થર દેખાડતું નથી, પણ સંત દેખાડે છે કે સાવધાન રહેજો, અધ્યાત્મ માર્ગમાં કોઈનો અવગુણ લેતા નહીં. એ ખાડા, ટેકરા, શું શું આપણા જીવનમાં મુશ્કેલી આવવાની છે એ આપણી સાથે ચાલે અને દેખાડે કે જો અહીંયા ધ્યાન રાખવાનું છે. એટલે સંતની જરૂર છે. એટલે આઠમો શણગાર છે, એકાંતિક સંતોનો સમાગમ. ગમે એટલી ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચી ગયા હોઈએ, ભગવાનની પૂજા કરતા હોઈએ, આપણે આપણને ભૂલી જતા હોઈએ ને ખાલી ભગવાન જ રહેતા હોય, અરે એટલી સ્થિતિ સુધી કે પૂજા વિધિનો ક્રમ કદાચ આપણે ભૂલી જતા હોઈએ, એટલી સ્થિતિ સુધી પહોંચી ગયા હોય ને તોય સંતોનો સમાગમ મૂકવાની ક્યારેય પણ ઈચ્છા ન કરવી. જીવનભર ક્યાં સુધી સંતોનો સમાગમ કરવો? જીવનભર સંતોનો સમાગમ કરવાનો છે. ભરતજીને કોઈ કહેનારું ન મળ્યું, અને એ વખતે જો એની પાસે સંત હોત ને તો સંતમાં એવી તાકાત છે. મહારાજે કહ્યું કે ભરતજી ની સાથે જે થયું એ પ્રારબ્ધનું કારણ છે, પણ એક સંતમાં, ભગવાનને વરેલા સાચા સંતમાં એવી તાકાત છે કે પ્રારબ્ધને પણ ફેરવી નાખે. માટે એકાંતિક સંતોના સમાગમની જરૂર છે. પછી કહ્યું કે ભગવાનની સેવા રહિત ચતુર્ધા મુક્તિની પણ અનિચ્છા નવમો શણગાર છે. શા માટે અનિચ્છા? મુક્તાનંદ સ્વામીએ સરસ કીર્તન કર્યું છે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી રે, રીતિ સિદ્ધિ હાજર રહે કર જોડી, મુક્તિ ચારયની દાસી રે, હરિજનને કેર બેઠા તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી, રિદ્ધિ સિદ્ધિ હાજર રહે કર જોડી. બહુ સરસ અર્થો છે. રિદ્ધિનો પહેલો અર્થ થાય કલ્યાણ, કલ્યાણ ભગવાનની આગળ હાથ જોડીને ઊભું છે. બીજો થાય પાર્વતીજી, ત્રીજો અર્થ ગણેશના પત્ની, ચોથો લક્ષ્મી સમૃદ્ધિ. બોલબાલા ચડતી જોઈ કોઈને જોતી હોય તો ભગવાનને હાથ જોડીને ઊભી છે રિદ્ધિ. સિદ્ધિ એટલે આઠ પ્રકારની સિદ્ધિ જે કહેવાય છે એ પણ ભગવાનને હાથ જોડીને ઊભી છે. સિદ્ધિનો બીજો અર્થ થાય ભગવાન વિષ્ણુ, હજાર નામનું એક નામ છે શિવજી. સિદ્ધિમાં સિદ્ધ શબ્દ છે, સિદ્ધ એટલે થાય સફળ થવું, એને તી પ્રત્યય લાગેલો છે એટલે સિદ્ધિ થાય, સિદ્ધિ એટલે થાય સફળતા. સફળતા પણ ભગવાનને હાથ જોડીને ઊભી છે. સિદ્ધિ એટલે સંપત્તિ, પવિત્રતા અને મુક્તિ, આ બધું જ ભગવાનને હાથ જોડીને ઊભું છે, પણ આપણે એને ઈચ્છવાનું નથી. સફળતા, પવિત્રતા, મુક્તિ, ભગવાન વિષ્ણુ, શિવજી, આઠ પ્રકારની સિદ્ધિ, આ બધું જ ભગવાનને હાથ જોડીને ઊભું છે, પણ જો આપણે એની ઈચ્છા રાખીશું તો એ મળશે, પણ ભગવાન નહીં મળે. ભગવાનની ઈચ્છા રાખીશું તો એ તો બધું આપોઆપ મળી જ જવાનું છે. એને કાંઈ ઈચ્છવું નથી પડતું, એના માટે કાંઈ પ્રયત્ન કરવો નથી પડતો. દસમો શણગાર કહ્યો સિદ્ધિઓની પણ અનિચ્છા, એ પણ એ જ છે. અણિમા, મહિમા, ગરિમા, લગિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, આઠ પ્રકારની સિદ્ધિને ભગવાનનો ભક્ત ક્યારે ઈચ્છતો નથી. મહારાજે પ્રથમના 43માં વચનામૃતમાં કહ્યું ને કે ભગવાનની સેવા જો ન મળતી હોય તો ભગવાનની સેવા વિના ભગવાનનો ભક્ત એ ચતુર્ધા મુક્તિને સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય અને સારૂપ્ય, આ ચાર પ્રકારની મુક્તિને પણ ઈચ્છતો નથી. 11મું ભગવાનના 11મો શણગાર છે ભગવાનના દિવ્ય એવા ચરિત્રોનું પ્રેમથી શ્રવણ અને કીર્તન. ભગવાનમાં દ્રઢ આસક્તિ વાળાના લક્ષણો મધ્યના 30માં વચનામૃતમાં મહારાજે કહ્યા કે ગમે એવો માર્ગે ચાલીને થાકી ગયો હોય, શરીરમાં એવી દીર્ઘ રોગ લાગુ પડ્યો હોય, કોઈએ ગમે એવું માન સન્માન કર્યું હોય, પણ જ્યારે ભગવાનની કથા વાર્તા સાંભળવાનો પ્રસંગ નિસરે ત્યારે એમ જાણીએ કે એક ગાવ પણ એ ચાલ્યો નથી. દેહની બીમારી હોય એ પણ ભૂલી જાય. એટલે ભગવાનના દિવ્ય ચરિત્રોનું પ્રેમથી શ્રવણ અને કીર્તન એ 11મો શણગાર છે. આપણે એક વખત રિવિઝન કરી લઈએ. પહેલો શણગાર કયો? અહિંસા. બીજો તપ. ત્રીજો સ્વધર્મ. ચોથો વૈરાગ્ય. પાંચમો મહાત્મ્ય જ્ઞાન. છઠ્ઠું આત્મજ્ઞાન. સાતમો ભક્તિ. આઠમો એકાંતિક સંતોનો સમાગમ. નવમું ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિની પણ ઈચ્છા. દસમું સિદ્ધિઓની પણ અનિચ્છા. અને 11મું કથા કીર્તન, ભગવાનના દિવ્ય ચરિત્રોનું પ્રેમથી શ્રવણ અને કીર્તન. આ 11 શણગારો જો આપણા જીવનમાં અપનાવીએ તો મહારાજના ધામની પ્રાપ્તિ થાય. આ તમામ સાધનો જે કહ્યા એ તમામ સાધનોની અંદર મુખ્ય જો કોઈ હોય તો એ ભક્તિ છે. સ્વધર્મ, આત્મજ્ઞાન અને વૈરાગ્ય એના સહાયરૂપ ઉપકરણ છે. અને અહિંસાદિક જે સાધનો બીજા કહ્યા છે એ ભક્તિની નિર્વિઘ્ન સિદ્ધિ માટે ઉપયોગી છે. સાધનોથી યુક્ત હોઈએ તો શું પ્રાપ્તિ થાય? તાદૃશ ભવંતિ. શ્વેત દ્વીપમાં રહેલા અક્ષર મુક્તો છે એ જેવા આપણે થઈએ, જગતનો સર્ગ થાય તો આપણી ઉત્પત્તિ ન થાય, પ્રલય થાય તો પણ બીજાની પેઠે નાશ ન પામીએ, સ્વતંત્ર ઈચ્છા શક્તિથી ભગવાનની અનુમતિથી દેહ ધરી શકીએ, અક્ષર મુક્તોની પંક્તિમાં આપણે ભળી શકીએ. સહેજે આવી રીતે સાધન કરનારાને અક્ષરધામની પ્રાપ્તિ થાય તો પ્રશ્ન થાય કે એક તો એવો બતાવો. ત્યારે કાર્તિક સ્વામી કહે છે, હે બ્રહ્મન, હે સાવરણી ઋષિ, મારા પિતા મહાદેવે તમામ કથાઓના સાર રૂપ મને જે કથા સંભળાવી હતી એ જ કથા હવે હું તમને સંભળાવું છું. આવી રીતે શ્વેત દ્વીપનું વર્ણન, શ્વેત દ્વીપમાં રહેલા મુક્તો એમની ગતિ, એની અક્ષરધામની પ્રાપ્તિ કઈ રીતે થાય, એના સાધનો શું, એનું વર્ણન ચોથા અધ્યાયમાં કાર્તિક સ્વામીએ સાવરણી મુનિને સંભળાવ્યું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય શ્વેત દ્વીપ વર્ણન નામા ચતુર્થોધ્યાય. હવે પ્રારંભ થાય છે 5મા અધ્યાયનો. ઉપરીચર વસુના આખ્યાનથી કાર્તિક સ્વામીએ વાત કરી કે હાલમાં આ પૃથ્વી ઉપર જન્મેલો કોઈ પણ મનુષ્ય એ પણ મુક્ત સ્થિતિ સુધી પહોંચી શકે છે. કોઈ ઘણા સમય પહેલાની વીતી ગયેલી આ વાતો નથી, હજુ પણ ત્યાં જવાના દ્વાર ખુલ્લા છે. એના જે પણ કાંઈ ઉપાયો બતાવવામાં આવ્યા છે ને એ કરનાર હોવા જોઈએ. એના માટે એક દ્રષ્ટાંત આપે છે અને એ છે ઉપરીચર વસુના રાજાનો. ભારતનો મહાન સાર્વભૌમ રાજા હતો. સાર્વભૌમ એટલે કે ઉદયથી અસ્ત સુધી, સૂર્યનો ઉદય થાય ને અસ્ત થાય ત્યાં સુધી એનું રાજ્ય. મુક્ત સ્થિતિને પામી ગયો. અહીંયા એક ખૂબ જાણવા જેવી વાત છે, ભારતની અંદર ગણા ગણાય નહીં ને એટલા રાજા થયા છે. એમાં પણ સાર્વભૌમ રાજા થયા હોય એ પણ ગણતરીમાં ન આવે એટલા બધા છે. એવા પણ અનેક રાજાઓ થઈ ગયા જેને યજ્ઞ કરવા હતા પણ પૃથ્વી ખાલી નહોતી મળતી. રાજા પૂછે કે અહીં યજ્ઞ થઈ ગયો છે, અહીંયા પણ કર્યો તો હવે જગ્યા બતાવો કે જ્યાં અમે યજ્ઞ કરી શકીએ. આવા આવા રાજાઓ ભારતની અંદર થયા છે. દાન પુણ્યના પ્રવાહો સતત ચાલુ હોય અને પછી એમ બોલે કે એક જણો એવો બતાવો કે જેને અમે દાન ન આપ્યું, હવે બાકી હોય એ આવે. પણ યાદ રાખીએ કે ભગવાનના ધામના અધિકારી તો ઉપરીચર વસુ જેવા તો કોઈક જ થયા છે. એ મુક્ત શાહ માટે થયા એનું જે રહસ્ય છે એ જો આપણને પકડાશે તો આપણે પણ એ સ્થિતિ સુધી પહોંચી શકીશું. નહીતર તો દાનેશ્વરી બની શકાય, શૂરવીર બની શકાય, ઉદાર બની શકાય, આ લોકની અંદર કીર્તિ પામી શકાય પણ ભગવાનના મુક્ત ન થવાય. એટલે ઉપરીચર વસુનું આખ્યાન જે શરૂ થાય છે એમાંથી આપણે શીખવાનું છે કે આજ સુધી હજારો રાજા ભારત વર્ષની અંદર થયા છે, ભગવાનના મુક્ત નથી થઈ શકા, સ્વર્ગ સુધી નથી જઈ શકા, શા માટે? આ વાત ઉપરીચર વસુના આખ્યાન દ્વારા આપણને વાસુદેવ મહાત્મ્ય શીખવાડે છે. એમાંથી આપણે શું લેવાનું છે, બીજાઓ બીજા રાજાઓ અને એમાં શું ફરક હતો? એમ આપણે બીજા રાજાની લાઈનમાં છીએ કે ઉપરીચર વસુની લાઈનમાં છીએ એ ટેલી કરતા જવાનું છે. જો આપણે ઉપરીચર વસુ જેવું જીવન જીવીશું તો ભગવાનના મુક્ત થશું, નહીતર બીજા રાજાઓ જેમ જીવન જીવીને મરી ગયા સ્વર્ગને પામ્યા, એવી રીતે આપણી પણ ગતિ ત્યાં સુધી થશે, એનાથી ઉપર નહીં થાય. સ્કંદ ઉવાચ, આસીત રાજા પરિચરો વસુનામા પુરા મુને ઉભર્તુરાયોસ્તનય ખ્યાતશ્ચા સાવમા વસુ. કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, સ્વયંભૂ વંશમાં ઉત્તાનપાદ કુળમાં પૂર્વે ઉપરીચર વસુ નામનો એક રાજા થયો, જેના પિતાનું નામ હતું આયોહ તનય આયુ. એનું શાસ્ત્રીય નામ અમાવસુ હતું, લોકો પણ એને ટૂંકમાં અમાવસુ કહીને બોલાવતા. માત્ર લોકો જ આ રાજાને યાદ કરે એવું નહીં, સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પણ આ રાજાનો ઉલ્લેખ પ્રથમના 69 વચનામૃતમાં કરે છે. રાજા ઉપરીચર વસુ હતા રે, તે તો પોતે રાજ્યમાંહી રહે તારે. રાજા ઉપરીચર વસુ હતા રે, તે તો પોતે રાજમાં રહે તારે. તોય અહિંસા રૂપ જે ધર્મ રે, તોય અહિંસા રૂપ જે ધર્મ રે, તેને વિશે રહ્યા પોતે પરમ રે, તેને વિશે રહ્યા પોતે પરમ રે. રાજા ઉપરીચર વસુ મહારાજ કહે રાજ્યમાં હતા, પણ અહિંસા રૂપ એને ખૂબ જ અહિંસા રૂપ જે ધર્મ એને ખૂબ જ સારી રીતે પાળતા. એ કેવા હતા? આખંડલ સખો ભક્તિમ પ્રાપ્તો નારાયણે પ્રભો. આખંડલ સખો, 33 કરોડ દેવતાઓના સૌથી મોટા ઉપરી અધિકારી કોણ? ઇન્દ્ર મહારાજા. આખંડલ એટલે થાય ઇન્દ્ર. ઇન્દ્રના પોતે મિત્ર હતા, પણ ભક્તિમ પ્રાપ્તો નારાયણે પ્રભો. ઇન્દ્રના મિત્ર તો હતા, પરંતુ વિશેષતા એ હતી કે મહાપ્રભુ શ્રી નારાયણમાં દ્રઢ ભક્તિને પામ્યા હતા. ભગવાનના મુક્ત થવા માટે સૌથી પહેલું કારણ આવ્યું કયું? ભગવાનમાં અનન્ય ભક્તિ. ભગવાન નારાયણની એ પરાભક્તિ કરતા હતા. ધાર્મિકતા, ઉદારતા, દાનવીરતા, શૂરવીરતા આ બધી જુદી વસ્તુ છે, અને ભગવાનમાં થયેલી પરાભક્તિ એ પણ જુદી વસ્તુ છે. વૃંદાવનની ગોપીઓ દાનવીર નથી કહેવાતી, દાનવીર તો કર્ણ. શૂરવીર પણ નથી કહેવાતી, શૂરવીર તો દ્રોણ. ગોપીઓ ધાર્મિક પણ નથી કહેવાતી, પણ ભગવાનના ભક્ત તરીકેની એની ખ્યાતિ છે. લોયાના 14માં વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે અમે ભગવાનની કેવી રીતે ભક્તિ કરીએ છીએ, તો અમારે ગોપીઓના જેવી ભક્તિ છે. એટલે ખૂબ જ સરસ કહ્યું કે ભક્તિમ પ્રાપ્તો નારાયણે પ્રભો. બીજું તો કે ધાર્મિક પિતૃ ભક્તશ્ચ. ધાર્મિક હતા, પિતૃ ભક્ત હતા. દક્ષ એટલે ડાહ્યા, ખૂબ જ કુશળ હતા. પોતાનો રાજ્ય વહીવટ કરવો હોય કે ભગવાનની ભક્તિ કરવી હોય, ખૂબ જ કુશળતાથી કરે. રાજા હોવા છતાં પણ ઋષિ જેવી ક્ષમા રાખે. કોઈ ખૂબ સેવા કરતા હોય. બીજું કહ્યું કે અનસૂય કહ, ક્યારેય પણ એ અસૂયા નહોતા કરતા. અસૂયા એટલે થાય ગુણેશુ દોષારોપણમ, ગુણ હોય છતાં પણ એની અંદર દોષનું આરોપણ કરવું. કોઈ ખૂબ સારી સેવા કરતું હોય દોડી દોડીને, આપણે એની જેટલી ન કરી શકતા હોય તો આપણને એમ થાય, આપણને એવું થતું ન હોય પણ આપણે એમ કહીએ કે આ સેવા તો દોડી દોડીને કરે છે પણ દેખાડવા ખાતર. આ અસૂયા, એ અસૂયાથી રહિત હતા. પછી કહ્યું કે સર્વોપકારક શાંત બ્રહ્મચર્ય રત શુચિ, સર્વેની ઉપર ઉપકાર કરવાની ભાવનાવાળા હતા. કારણ કે ભગવાનના એ ભક્ત છે એટલે એવું સમજતા કે જીવ પ્રાણી માત્રની અંદર મારા ઠાકોરજી બેઠા છે. કોઈ દુઃખી હોય બીમાર હોય એની આપણે સેવા કરીએ તો એ ભગવાનની જ સેવા છે, એની જો હું સેવા કરું તો મારા ભગવાન રાજી થશે. શાંત, બહુ જ શાંત હતા, એમનું અંતઃકરણ એકદમ સ્થિર થઈ ગયું હતું, મન અતિશય એકાગ્ર હતું. કહ્યું કે બ્રહ્મચર્ય રત બ્રહ્મચર્ય પારાયણ રહેતા, રાજાઓ માટે ખૂબ જ કાઠી વસ્તુ કહેવાય. ચિત્રકેતુ રાજાને 1 કરોડ સ્ત્રી, પણ ઉપરીચર વસુ માટે લખાય છે કે બ્રહ્મચર્ય રત એમને એક જ પત્ની હતા. સૂચિ એટલે કાયમ પવિત્રપણે રહેતા. અક્રોધ, રાજા હોવા છતાં પણ ક્યારેય ક્રોધ ન કરતા. મિત ભૂખ, એનો આહાર સદાય માપમાં જ રહેતો. બહુ સારું આવે, મનગમતું આવે, ઠાસી ઠાસીને ભરી દઈએ અને પછી પેટ ફૂલી જાય એવું એનું પેટ ફૂલેલું નહોતું. મિત ભૂખ. મૃદુ, અતિશય કોમળ સ્વભાવ હતો. નિર્વ્યસન, આશ્ચર્ય છે ને, સાર્વભૌમ રાજા છતાં એક પણ વ્યસન નહીં, ચાનું પણ નહીં. હો, જોકે એ વખતે સંશોધન જ નહોતું થયું, 1867માં શ્રીલંકામાં પહેલી વાર આવીને પછી ભારતમાં, અને કદાચ હોત તો પણ એ વ્યસન ન કરતા હોય. મુનિહિ એટલે કે જરૂર કરતા વધારે એ બોલતા પણ નહીં. ભગવાનના સદાયને માટે ચિંતન પરાયણ હંમેશા રહેતા, એટલા માટે કહેવાય કે મુનિ. નિર્દ્વંદ્વ, સુખ દુઃખ માન અપમાન વગેરેનો સામનો કરવાનો થાય તો એ આરામથી કરી લે, સહેજે એના હૃદયની અંદર ચિત્તની અંદર ખળભળાટ ન થાય. ઘણું બધું સુખ મળે તો ફૂલાઈ જાય, છકી જાય એવું નહીં, દુઃખ મળે તો દબાઈ જાય એવું પણ નહીં, કોઈ અપમાન કરે તો મૂંઝાઈ જાય એવું પણ નહીં, ને કોઈ માન આપે તો મનમાની કરવા લાગે એવું પણ નહીં. નિર્વિકાર, બહુ મોટી આપત્તિ આવે તો પણ પોતાના ચિત્તમાં વિકાર ન થતો, હવે મારું શું થશે, આ બધું કેમ ચાલશે એવું નહીં, વિકાર રહી. નિર્માની, આ રાજાનો ખૂબ મોટો ગુણ છે, પોતાથી ગુણે કરીને મોટા હોય એમને હાથ જોડવામાં, પ્રણામ કરવામાં, દંડવત કરવામાં ક્યારેય પણ વાર ન લગાડે. ચૂકતા વહી હે જિસમે જાન હોતી હે, ચૂકતા વહી હે જિસમે જાન હોતી હે, અક્કડ તો મૃદે કી પહેચાન હોતી હે. નમી એ જ શકે છે કે જેનામાં જીવન છે, જીવ છે, ક્યારેય મળદું હોય કોઈને નમે. જીવતા હોવા છતાં પણ જે નમતા નથી તો એવું કહ્યું કે અક્કડ તો મૃદે કી પહેચાન હોતી હે. રાજા નિર્માની હતા. ધીર, મોટું યુદ્ધ થઈ જાય, કોરોના જેવો રોગ ફાટી નીકળે તો પણ ધીરજ ગુમાવે નહીં. આત્મવિત, પોતાના આત્મ સ્વરૂપને સારી રીતે જાણતા. નિર્દંભ, કોઈ પણ પ્રકારનો દંભ નહીં, અંદર એવા બહાર અને બહાર એવા અંદર. આજે તો ઉલટું થયું છે ને, અંદર કાંઈક હોય ને બહાર કાંઈક, બહાર કાંઈક હોય ને અંદર કાંઈક ચાલતું હોય. માનદ, બીજાને માન આપતા. યોગી, રાજા અને પાછા યોગી. રાજાઓ માટે જે યોગ છે એ કર્મયોગ છે, કર્મયોગમાં કુશળ છે. ગીતા જયંતિ છે ને, યોગ કર્મસુ કૌશલમ, એ કર્મ કરવામાં ખૂબ જ કુશળ હતા. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ ભગવાનના ભક્તો એ કેવા અને કેવી રીતે કર્મ કરવા જોઈએ એની જે કુશળતા એને ખૂબ યથાર્થ રીતે જાણતા. તપસ્વી હતા હંમેશને માટે શાસ્ત્રમાં જે કહ્યું હોય એના કરતા ઓછા ભોગ ભોગવતા. આપણે ભગવાનના ભક્ત છીએ એટલે હોટલમાં ખાવા તો ક્યારેય પણ ન જઈએ, બરાબર. પરંતુ ઘરે ભજીયા બનાવ્યા હોય ત્યારે કઈ માપ પણ ન રાખીએ. બહારનો આઈસ્ક્રીમ તો ન ખાતા હોઈએ પણ જ્યારે ઘરે બનાવે ત્યારે તો જમાવટ થઈ જાય, નહીતર તો ઓગળી જાય. રાજા ક્યારે આવું ન કરતા. રાજા તપસ્વી હતા. જીતેન્દ્રિય આગળ વી ઉપસર્ગ મૂકો એટલે સારી રીતે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ એને જીતી લીધા હતા, એને વશ વર્તતા હતા. હવે જે શ્લોક છઠ્ઠો છે, તસ્મે તુષ્ટોથ ભગવાન વાસુદેવ સ્વયં દદો સામ્રાજ્યમ સોપી અનાસક્ત તત્ર ભેજે પરમ આદરાત. આપણે જો મહારાજના મુક્ત જ થવું હોય તો આગળ જે ગુણો બતાવ્યા એ તો ખરા જ, પરંતુ સાથે સાથે આપણા જીવનની અંદર પ્રેક્ટિકલ એ થવું જોઈએ કે આપણા જે ધન, દીકરા, સ્ત્રી, પત્ની, પોતાના સ્વજન એટલે પોતાના પત્ની, દીકરાઓ, એ ઉપરાંતના જે બીજા સંબંધીઓ હોય એને કહેવાય સ્વજન. એનાથી આપણે સંબંધ તોડવાનો નથી, આસક્તિ તોડવાની છે, રાગ કાઢવાનો છે. એ ધન પુત્ર કલત્રેશુ વિરક્ત સ્વજનાદિશુ અપી વિરક્ત. આ રાજા ધન પુત્ર કલત્ર અને સ્વજન એમાંથી સદાયને માટે વિરક્ત હતો. પોતાની જે ફરજો હોય એમાં કઈ ખામી નહોતા આવવા દેતા, પણ આસક્તિ જરા પણ નહીં. કોઈ ઘર પરિવારની અંદર સભ્ય મરી ગયું હોય તો એને એમ થાય કે એ મર્યા નથી, કારણ કે એ દેહ નથી, એની અંદર એક આત્મા હતો અને આત્મા તો અવિનાશી છે અને હું ભગવાનની ભક્તિ કરું છું, ભગવાનનો ભક્ત છું, તો અવશ્ય એની ગતિ ભગવાનના ધામમાં થવી જોઈએ. કશું મળે કે કશું ટળે છતાં પણ એની ભાવનામાં, એના ભજનમાં ફેર નહોતો પડતો. વળી કહ્યું કે નારાયણ અનુભક્ત્યા સહ જજાપ અન્વહમ. સદાયને માટે ભગવાનના મંત્રનો એ જપ કરતો, એક દિવસ કરે ને એક દિવસ ન કરે એવું નહીં, દરરોજ કરે. આટલા ગુણો એની અંદર હતા ત્યારે ભગવાન વાસુદેવ એના ઉપર રાજી થઈ ગયા કે ધન્ય છે તને, ધન્ય છે મારા ભગતને. અને એક વાત આપણે યાદ રાખવા જેવી છે કે ભગવાન આપણા ઉપર જ્યારે રાજી થાય છે પછી આપણી પરીક્ષા કરવા માટે મોહ પ્રલોભન મૂકે છે. પ્રલોભન આપે અને જો આપણે ફસાઈ જઈએ તો પછી ભગવાન મળતા નથી. જ્યારે ભગવાન આપણને મળવાનો વિચાર શરૂ કરે ત્યારે પરીક્ષા તો ભગવાન જરૂર કરે છે કે હજુ પણ આને મારા સિવાય બીજું કશું વાલું તો નથી ને. ઊંડે પણ જો એને કાંઈક વહાલું હોય તો હું એને મળું એનો કાંઈ મિનિંગ નથી, કારણ કે ભવિષ્યમાં પણ એ પાછું પહેલું સંભાળશે. અને મારા સિવાય જો એને બીજું જ ગમતું હોય ને બીજું જ જોઈતું હોય તો એને એ જ આનંદ આપો ને. વસુ રાજાની ભગવાને પરીક્ષા કરી, રાજી થઈ ગયા અને શું કર્યું, સામ્રાજ્યમ દદો, સામ્રાજ્ય આપી દીધું. પોતે રાજા તો હતા, પેલા માત્ર રાજા હતા, હવે ભગવાને સામ્રાજ્ય આપ્યું એટલે કે સાર્વભૌમ રાજા થયા. હવે ઉદયથી અસ્ત સુધી એનું રાજ્ય થયું. અનેક રાજાઓના પણ એ રાજા બની ગયા. ભગવાને પરીક્ષા કરી તો પણ એ પરીક્ષામાં પાસ કેવી રીતે થયા, તો કે સોપી અનાસક્ત. જ્યારે સાર્વભૌમ રાજા નહોતા ત્યારે જેવી અનાસક્તિ હતી, રાગ રહિત પણ હતું, એવી જ રીતે રાજ્ય પ્રાપ્ત થવા છતાં પણ એ અનાસક્ત રહ્યા અને આદરાત પરમ ભેજે આદરપૂર્વક ભગવાનનું ભજન કરવા લાગ્યા. 100% પરીક્ષામાં પાસ થઈ ગયા. અત્યારે આપણે સામાન્ય નોકરી કરતા હોઈએ અને એમાં એક મહિનામાં 60,000 કે 70,000 ડોલરના પેકેજવાળી નોકરી લાગે તો મોટી કંપનીના માલિક બની જઈએ, સામ્રાજ્ય મળી ગયું કહેવાય. અને એ વખતે પણ જો આપણા ધૂન કીર્તન સમાગમ એ ઓછા ન થાય તો બરાબર કહેવાય, તો આપણે ઉપરીચર વસુ રાજાની લાઈનમાં, નહીતર બીજા રાજાની લાઈનમાં. મહારાજે કહ્યું ને કે પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, કે દુનિયાની અંદર મારા સિવાય જે તમામ આકારો છે એ માયિક છે, નાશવંત છે, એમાંથી પ્રીતિ તોડજો. સંબંધ તોડવાની વાત નહીં પણ આસક્તિ કાઢવાની. મોટા ભાગે થાય એવું કે પ્રીતિ તોડવામાં મોડું થઈ જાય, મોત આવી જાય અને સારંગપુરમાં ટ્રાફિક થાય. આ સભા મંડપ જેટલો ખાલી રહે છે એટલો ત્યાં ભીડો થાય. મહારાજા પૃથ્વી પર આવ્યા, ગૃહસ્થ આશ્રમમાં પણ એવા અનેક ભક્તો તૈયાર કર્યા કે જે ભક્તો ઉપરીચર વસુ રાજાને પણ ભૂલવાડી દેવાઓ. પર્વતભાઈ, ગોવર્ધનભાઈ ગૃહસ્થ આશ્રમમાં હોય પણ મહારાજની મૂર્તિને ત્રણેય અવસ્થામાં દેખે. પર્વતભાઈની ઉપર પત્ર આવે કે અત્યારે પત્ર મળે એટલે તરત આવજો, અને ચાલતા થાય અને પાછળથી દીકરો બીમાર હોયને સમાચાર મળે કે દીકરો ધામમાં ગયો છે, તો નદીએ સ્નાન કરી અને પછી મહારાજનો પત્ર છે, મહારાજની આજ્ઞા છે, તો હું મહારાજને પહેલા મળવા માટે જાઉં. કેવી સમજણ હશે એની! નહીતર તો તરત એમ થાય કે હું અત્યારે ભલે સારો ભગત છું, મહારાજની આજ્ઞા છે, પણ જો હું અત્યારે જઈશ તો લોકો મને કહેશે કે આ જુવાન જો દીકરો તમારો મૃત્યુ પામ્યો ને તમે ત્યાં જાઓ. કીર્તિની પણ ચિંતા નહીં, કહ્યું ને કે સંપૂર્ણ પોતાની તમામ ઈચ્છાઓ ભગવાનમાં વિલીન કરી દે. એટલે ભગવાને સામ્રાજ્ય આપ્યું પણ કેવું જીવન જીવતા હતા? તો કે તંત્રોક્તેન વિધાનેન પંચકાલમ સમાહિતઃ પૂજયામાસ દેવેશમ તત્શેષેણ સુરાન પિતૃન. કે સામ્રાજ્ય મળ્યું તો પણ એ 5 વખત ભગવાનની પૂજા કરતા હતા. મહારાજે આપણને જે 5 માનસી પૂજા કહી છે એ વાસુદેવ મહાત્મ્યમાંથી મહારાજે કહ્યું. 5 વખત એ માનસી પૂજા કરે છે, ભગવાનની પૂજા કરે છે. પૂજા થઈ જાય, ભગવાનને થાળ ધરાવાઈ જાય, પછી દેવતાઓને આપે. એમાંથી જે વધુ હોય એ પોતાના આશરે આવેલા હોય એને આપે અને પછી જ જમે. અને આજના રાજાઓ પહેલા જમી લે, ભરપેટ જમે, પ્રજાનું જે થવું હોય તે થાય. સત્ય પરહ, ક્યારેય પણ ખોટું બોલતા નહીં ને ખોટું કરતા નહીં. સર્વભૂતેષુ અહિંસકઃ, આવડા મોટા એ રાજા હતા પણ ક્યારેય પણ પ્રાણીની હિંસા ન કરતા. એમાં ખૂબ મોટું પાપ માનતા, પ્રાણીનું માંસ ખાવામાં એ પાપ માનતા. નહીતર ભારતમાં થઈ ગયેલા મોટા મોટા રાજાઓ, કેટલા એવા ઋષિઓ છે કે જે માંસ ભક્ષણમાં સપડાઈ ગયા છે, પણ આ રાજાએ ક્યારેય પશુઓનું માંસ ખાધું નથી. માંસ ખાવામાં એ પંચ પાપ, પંચ મહાપાપ જેવું પાપ માનતા. ગુરુ હત્યા, મદિરા પાન, ગુરુ સ્ત્રીનો સંગ, બ્રહ્મ હત્યા, મદિરા પાન, સોનાની ચોરી અને આ 4 પ્રકારના પાપ જે કરતા હોય એનો જે સંગ, એનો જો સંગ કરીએ તો પંચ મહાપાપ લાગે. એ રાજા માંસ ભક્ષણમાં પંચ મહાપાપ જેવું પાપ માનતા. અને તથા વદત સ્વ પ્રજાહા, પોતાની પ્રજાને પણ એવું શીખવાડતા કે જો માંસનું ભક્ષણ કરીએ તો ખૂબ જ મોટું પાપ લાગે, પંચ મહાપાપ જેવું પાપ થાય. મહારાજે કહ્યું કે વાસુદેવ મહાત્મ્યમાં અહિંસાપણાનું અતિશય પ્રતિપાદન છે, એ અહીંયાથી આપણને શીખવા મળે. સર્વ ભાવેન ભેજે સો દેવદેવં જનાર્દનમ અનાદિમધ્યનિધનમ લોકકર્તારમવ્યયમ. આટલાથી રાજા હજુ કૃતકૃત્ય નહોતો થયો. સર્વના ફળ રૂપે ભગવત ભક્તિને સર્વ ભાવથી કરતો હતો. સર્વ ભાવેન ભેજે સો મનુષ્ય દેહની અંદર જેટલા પણ ભાવો કરી શકાય એ તમામ ભાવો રાજાએ ભગવાનમાં સમર્પિત કરી દીધા હતા. આમ ઉપરીચર વસુ રાજાએ પોતાનું સંપૂર્ણ જીવન એ ભગવાન પરાયણ કરી દીધું હતું. કોઈ એને પૂછે કે તમારા માતા કોણ, તો કે ભગવાન નારાયણ. કોઈ પૂછે કે પિતા કોણ, તો કે એ પણ ભગવાન નારાયણ. કોઈ એવું કહે કે તમારું સાચું રજવાડું કયું, તો કે એ પણ ભગવાન નારાયણ. આમ સર્વ ભાવથી એ ભગવાનની અંદર જોડાઈ ગયા હતા. પોતાના મનને સદાયને માટે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડેલું રાખતા મહારાજે ગઢડા અંત્યના સાતમા વચનામૃતમાં કહ્યું કે ભગવાનનો જે ભક્ત હોય એને પોતાનું મન પરમેશ્વરના ચરણારવિંદને વિશે દ્રઢ કરીને રાખવું, જેમ વજ્રની પૃથ્વી હોય એમાં વજ્રની ખીલી ચોડી હોય કોઈ રીતે ઉખડે નહીં, એમ ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું, અને એવી રીતે જે પોતાના મનને ભગવાનના ચરણારવિંદને વિશે દ્રઢ રાખે છે એને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, છતે દેહે એ ભગવાનના ધામને પામી રહ્યો છે. આવા ભગવાનના એકાંતિક ભક્તે કઈ રીતે થઈ શક્યા? શ્રોત્રે ચ નિત્યં ભગવત કથાયા શ્રવણે નૃપ નયને સ્વે મુકુંદસ્ય તદ્ભક્તાનાં ચ દર્શને ગુણગાને હરેર્વાણી ચક્રે ભૂમિપતિ સતુ નારાયણાગ્રિ સંસ્પૃષ્ટ તુલસી પુષ્પ સૌરભે. શ્રોત્રે નિત્યં ભગવત કથાયાઃ શ્રવણે, શ્રોત્રેન્દ્રિય સદાયને માટે ભગવાનની કથાનું જ શ્રવણ કરતી, પોતાની આંખ એ સદાયને માટે ભગવાનના દર્શન કરતા, વાણી એ સદાયને માટે ભગવાનના ગુણગાન કરતી. આ ખોટું નથી હો, આ સાચું છે. એ રાજા નિત્ય પોતાના જીવનમાં આવી રીતે વર્તતા. ભગવાનને ચડા એવા જે તુલસી પુષ્પો એની એના નાક એ સદાયને માટે એની જ ગંધ ગ્રહણ કરતું. ન અન્ય ગંધેશું કરહી ચિત, બીજા કોઈ પણ ગંધમાં એનું નાક એ લોભાતું નહીં. શ્રી શોપભૂક્ત્ર વસ્ત્રાદિ સ્પર્શને ચ ત્વચં નિજાં ચકાર રસનામન્ને નારાયણ નિવેદિતે. પોતે ભોજન કરતા હોય તો એ પણ ભગવાનની પ્રસાદીનું અન્ન જ એનું ગ્રહણ કરે. ભગવાનના મંદિરો બંધાવવા, અન્ન ક્ષેત્ર ખોલવા આદિ અનેક પ્રકારની સેવાઓ એ આ રાજા ભગવાનનું છે, ભગવાને આપેલું છે તો મારે કરવું જોઈએ એવી રીતે કરે છે. ઉત્તમાંગમ ચક્રેશો વિષ્ણુ પાદાભિ અન્વતે સખ્યમ ચકાર પરમ મહાભાગવતે સુસહ. એના મિત્રો કોણ હતા? તો પરમ ભાગવત એવા જે ભગવાનના ભક્તો હોય, એવા એકાંતિક સંતો હોય, એની સાથે જ એની મિત્રતા હતી. એકોપી ન ક્ષણસ્તસ્ય વિના ભક્તિમ રમાપતે જગામ કિલ રાજર્ષે તદીય વ્રતચારીન. એકોપી ન ક્ષણસ્તસ્ય, એક પણ એની ક્ષણ ભગવાનની ભક્તિ વિના ક્યારેય પણ વ્યર્થ નહોતી જાતી. કેટલા સરસ સદગુણો આ રાજાની અંદર છે. આપણે તો એને રાજા તરીકે સાંભળીએ એટલે રાજા તરીકે આપણા મગજની અંદર જે પિક્ચર ક્લિયર થતું હોય એ આપણે અત્યારે ભૂસી નાખીએ, કારણ કે આ રાજાના સદગુણો એવા છે કે ઉત્તમ એકાંતિક ભક્તના જેવા લક્ષણો હોય એ તમામ લક્ષણો રાજાની અંદર છે. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણે વ્યર્થ ન જવા દે. મહારાજા હોવા છતાં પણ ભગવાનના જન્માષ્ટમી, રામનવમી ઇત્યાદિ ઉત્સવો હોય ત્યારે શ્રેષ્ઠ સામગ્રીઓ વડે ભગવાનનું પૂજન કરે, ભગવાનને અર્થે બાગ બગીચા કરાવે, ભગવાનના સંતોની સેવા કરે. આમ સર્વ ભાવથી ભગવાનનું અખંડ ભજન કરતા મહદ્ભીરેવ સંભરે વિષ્ણોર્જન્મદિનોત્સવાન ચક્રે તદ્યર્થમ ઉદ્યાન મંદિરો પવનાનિ ચ. આવી રીતે રાજા વર્તતા હતા એટલે ઇન્દ્રને થોડીક ઈર્ષ્યા થઈ કે કદાચ જો આ વધારે આવી રીતે વર્તશે તો મારું રાજ્ય એક દિવસ ભગવાનનો એવો એકાંતિક ભક્ત થશે અને ભગવાન એની ઉપર રાજી થશે અને ત્રિલોકીનું રાજ્ય આપી દેશે ને તો મારી સીટ મારા હાથમાંથી વહી જશે. ભગવાન આપે ને એની પહેલા હું એને આપી દઉં. એક શૈયા શણમ તસ્ય દત્તવાન દેવરાટ સ્વયં. દેવોના પણ અતિશય શ્રેષ્ઠ દેવરાટ એવા ઇન્દ્રએ એક શૈયા શણમ પોતે જે સીટ ઉપર બેસતા હોય એની અડધી સીટ પોતે ખાલી કરી દીધીને આ ઉપરીચર વસુ રાજાને એની બાજુમાં એને અડધું આસન આપ્યું. બીજું શું આપ્યું? વેજયંતિમ દદો માલામ તસ્મા ઇન્દ્રો અતિ શોભના. અતિશય શોભિત, ક્યારેય પણ કરમાય નહીં એવી વૈજયંતી માળા એ આ રાજાને પહેરાવી. ભગવાનને થયું કે સામ્રાજ્ય આપ્યું તો પણ લોભાણા નહીં, હવે થોડીક ઊંચી પરીક્ષા કરીએ, ઊંચી કક્ષાની પરીક્ષા કરીએ. ભગતની ભોળ પણ, ઇન્દ્ર રાજાની થોડીક એવી ઈર્ષ્યા અને ભગવાનને પરીક્ષા, ત્રણેય ભેગું થયું અને ભગત ફસાઈ ગયા. ઇન્દ્ર મહારાજાની જે સીટ મળતી તેની બાજુમાં બેઠા થોડો થોડો એને સ્વાદ આવવા લાગ્યો. સંગ દોષ થયો, ધીરે ધીરે થોડોક આસ્વાદ એનો આવવા લાગ્યો. છતાં પણ હવે જે ખૂબ સરસ વાત કરી કે આત્મા રાજ્યમ ધનમ ચૈવ કલત્રમ વાહનાદિચ યત તદ ભગવતઃ સર્વમ ઇતિ તદ પ્રેક્ષિતમ સદા. ભલે એને સીટ મળી બધું થયું પણ પોતાનો જે આત્મા હતો, રાજ્ય ધન કલત્ર વાહન આદિ, છતાં પણ એ બધું ભગવાનના ચરણોમાં એને સમર્પિત કરીને રાખ્યું. પોતાનો જે આત્મા હતો એને ભગવાનમાં ફેંકી દીધો. અને ભગવાનનો જે આશ્રિતો એનું એક આ લક્ષણ છે, આત્મનિક્ષેપ. પોતાનો આત્મા હોય એને સદાયને માટે ભગવાનમાં જોડીને રાખે. આપણે ધન અર્પણ કરીએ, મન અર્પણ કરીએ, શરીર અર્પણ કરીએ, અમે શરીર અર્પણ કર્યું, પણ સાચી આશ્રિત આપણે ક્યારે ગણાશું? જ્યારે આપણો આત્મા આપણે ભગવાનને સમર્પિત કરીશું. બીજી પરીક્ષામાં પણ ભગત પાસ થઈ ગયા. રાજ્ય મળ્યું તો પણ પાસ થયા, ઇન્દ્રની પાસે બેસવા મળ્યું તો પણ એવી ને એવી સ્થિતિ, બધું જ એણે સમર્પિત કરીને રાખ્યું. પછી શું કર્યું? કામ્યાને મીતિ કાજસ્રમ યજ્ઞિયા પરમા ક્રિયા સર્વાસાત્વતમ આસ્થાય વિધિમ ચક્રે સમાહિત. રાજા ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ, કામ્ય કર્મ, નૈમિત્તિક કર્મ, યજ્ઞ સંબંધી ક્રિયાઓ એ કેવી રીતે કરતા? તો કે ભગવાનની પ્રસન્નતા માટે કરતા. હું જો આ ક્રિયા નહીં કરું તો ભગવાન મારા ઉપર કુરાજી થશે, માટે મારે આ કરવું જોઈએ એમ ભગવાનને રાજી કરવા માટે કરતા. પંચરાત્રમાં જે વિધિ બતાવેલો છે એ વિધિ પ્રમાણે જ પોતે વર્તતા. એમના ગુરુ હતા દેવતાઓના ગુરુ એવા બૃહસ્પતિ. બૃહસ્પતિ પાસેથી એ આ પંચરાત્ર શાસ્ત્રને ભણેલા હતા. એટલે જે જે પણ કાંઈ વિધિઓ હોય, માત્ર ભણી ગયા હોય એવું નહીં, ભણ્યા પછી એમાં જે જે વિધિઓ બતાવેલી છે, જેવી રીતે ભગવાનનું પૂજન કરવાનું કહ્યું છે, એવી રીતે પોતે પૂજન કરતા. નાનૃતાવાક સંભવન મનોદુષ્ટમ ચ ન ભવત ન ચ કાર્યને કૃતવાન સ પાપમ પરમાણવપી. ક્યારેય પણ મિથ્યા વાણી ન બોલતા, પોતાના મનથી ક્યારેય કોઈ પ્રત્યે મલિન ઘાટ ન ઘડતા, પરમાણવપી ન કાર્યને કૃતમ પાપમ. ક્યારેય પણ પરમાણુ, પરમાણુ કેટલો સૂક્ષ્મ, એટલું પણ પાપ ક્યારેય પોતાના જીવનમાં ન કરતા. કેટલા સરસ સદગુણો છે. પંચરાત્રમ મહાતંત્રમ ભગવદ્ ભક્તિ પુષ્ટયે સુશ્રાવ અનુદિનમ રાજા ભગવદ્ ભક્ત વક્ત્રત. ભગવાનના ભક્તોના મુખથી આ રાજા પંચરાત્ર તંત્રને સદાયને માટે પોતે કેવી ઉચ્ચ સ્થિતિની ભક્તિ કરે છે, તો પણ ભગવાનની ભક્તિની પુષ્ટિ થાય એના માટે અનુદિનમ સુશ્રાવ એ રોજ શ્રવણ કરતા. ધર્મનું આ પૃથ્વી ઉપર એણે એવું સંસ્થાપન કર્યું કે ઇન્દ્ર રાજા પણ એની ઉપર ખૂબ જ રાજી થયા. એ બધાની દ્રષ્ટિ એના ઉપર પડી. એ રાજા એવા હતા કે એના રાજ્યની અંદર 7 પ્રકારના જે માંસ ભક્ષણ કરનારા કહેવાય એ હતા નહીં. આખી પૃથ્વી ઉપર એવો એક પણ માણસ નહોતો કે જે માંસ ભક્ષણ કરતો. કયા કયા 7 છે? તો પશુને લાવીને જે આપનારો હોય કે આને મારી નાખો, આ અમારી ગાય છે, મરી ગઈ છે, મારો કરો માંસ ભક્ષણ. એ બીજું એને અનુમોદન આપનારો, તમે બહુ સારું કામ કરો છો, અમારે ખાવી છે તો તમે આપો, અનુમોદન આપનારો. ત્રીજો જે મારે છે એ પશુને મારનારો, માંસને વેચનારો, પાંચમો માંસને લેનારો, છઠ્ઠો માંસને રાંધી આપનારો અને 7મું માંસને ખાનારો. આ 7ને માંસ ભક્ષક સમજવા. આ 7 પ્રકારના માંસ ભક્ષી માણસો આ રાજાના રાજ્યમાં હતા નહીં. કોઈ પણ ચોર હતા નહીં, કોઈ વ્યભિચાર ન કરતા એના રાજ્યની અંદર. વેદ શાસ્ત્રથી વિરુદ્ધ પાખંડ ધર્મનું આચરણ રાજાના રાજ્યની અંદર કોઈ કરતા નહીં. એકાદશ વિધમ મદ્યમ ત્રિવિધામ સુરામપિ નાજિગ્રાદપિ સતુ વાપી પક્ષપાતા દિવો કસામ. એકાદશ પ્રકારનું મદ્ય કહેવાય છે, 3 પ્રકારની સુરા કહેવાય છે. એ કોઈ પણ આપણે પીવાની વાત કરીને આમાં કહ્યું કે ન અજિગ્રા, કોઈ સૂંઘતું પણ નહીં. હોય તો સૂંઘે ને, બરાબર છે. રાજ્યમ પ્રશાસતી, અને આવી રીતે રાજા રાજ્ય કરતા. પણ શું થયું? એવમ ગુણ સતુ પાપી પક્ષપાતા દિવો કસામ. આટલા મોટા ગુણ હોવા છતાં પણ એક વખત સ્વર્ગની અંદર પક્ષપાતને લઈને પોતાને મિથ્યા લાપા દિવહ ભ્રષ્ટ પ્રવિવેશ મહિતલમ. મિથ્યા વચન બોલ્યા, એક વખત ખોટું બોલ્યા પક્ષ રાખવા માટે, અને પ્રવિવેશ મહિતલમ પૃથ્વીમાં અંદર કરી ગયા. એટલે ખાડો કોઈએ કરી દીધો હોય ને અંદર, એમ નહીં, પૃથ્વીની અંદર એવા કર્યા કે બહાર કોઈને ન દેખાય, એવી રીતે પૃથ્વીના તળની અંદર એનો પ્રવેશ થયો. મરાઈ ગયા. અંતરભૂમિગત ચાસો સતતમ ધર્મ વત્સલ, છતાં પણ સદાયને માટે ધર્મ વત્સલ એવો આ રાજા. હવે તો ભગવાન સિવાય બીજો ત્યાં કોણ આધાર હોય? કોઈ જમવા આપે પણ, જમવા આપવા આવે એવું પણ કોઈ ન રહ્યું. નારાયણ પરહ ભૂત્વા તત મંત્ર જપ તત સ્થિર. સદાયને માટે ભૂમિની અંદર જવું પડ્યું, તો પણ ભગવાન નારાયણનો એ જપ કરતા. તસ્યેવ પ્રસાદેન પુનરેવ ઉત્થિતઃ સહ દીવમ પ્રાપ્ય સુખમ તત્ર મનોભીષ્ટમ સમ અન્વભૂત. કે ભગવાન એના ઉપર રાજી થયા, અને રાજી થયેલા ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે તમે એને બહાર કાઢો. બહાર કાઢી રાજાને સ્વર્ગમાં સ્થાપ્યા, અને સ્વર્ગની અંદર પોતાના ઈચ્છિત સુખને ભોગવી ફરીથી એ ચેદીપતિ થયા. અને ચેદીપતિ થઈ એને પિતૃઓનો શાપ થયો, ત્યારથી પણ એ વખતે પણ એ પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે ખૂબ જ આદરપૂર્વક ભગવાનનું ભજન કરવા લાગ્યા. વળી પાછા સ્વર્ગમાં ગયા અને સ્વર્ગના જે સુખો હતા એને ભોગવા, અને ઋષિઓનો એને સંગાત થયો, અને પછી એણે ભગવાનની ભક્તિ કરી, અને ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ધામમાં ગયા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય ઉપરીચર વસુ સદગુણ વર્ણન નામ પંચમોધ્યાય. બધાને એમ થયું કે ઉપરીચર વસુ રાજા આટલા ગુણિયલ હતા, પણ આ બધું આટલી ઝડપથી કઈ રીતે થઈ ગયું? આ પ્રશ્ન સાવરણી ઋષિને પણ થયો. આ પાંચમા અધ્યાયની અંદર એના જે સદગુણ હતા એ મુખ્યપણે વર્ણવેલા છે. એ રાજાની આવી ગતિ કઈ રીતે થઈ એનું શ્રવણ કાર્તિક સ્વામી આપણને કાલે કરાવશે. આગળની કથાનું શ્રવણ આપણે કાલે કરીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા ભક્તજનો, આજે પવિત્ર ધનુર્માસ અને એમાં મોક્ષદા એકાદશી, ગીતા જયંતી, ત્રિવેણી સંગમરૂપ આજનો દિવસ છે. ગુરુકુલની આ પવિત્ર ભૂમિમાં પ્રાતઃકાળે ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી મહિમા નિરૂપણ થતો એવો આ ગ્રંથ વાસુદેવ મહાત્મ્યની કથાનું શ્રવણ કરીએ છીએ. ખાસ કરીને આજે આ કથાના યજમાન પરિવારજનોને યાદ કરીએ. શ્રીજી મહારાજના લાડીલા પરમ એકાંતિક ભક્તરાજ અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને વિશે જેઓને અનન્ય નિષ્ઠા હતી, ગુરુભક્તિ હતી, એવા કલ્યાણજી બાપા કામલ્યા રાંચીવાળા. વાલા ભક્તજનો, આ પરિવારે શાસ્ત્રીજી મહારાજને ખૂબ રાજી કર્યા. આમ તો અધિક માસ શરૂ થયો 3 મહિના પહેલા, ઓનલાઈન કથા ચાલતી, પરિવારજનો દરરોજને માટે રાજકોટ ગુરુકુલથી કથા થતી હોય, એ શ્રવણ કરતા હોય, દેશમાં હોય, વિદેશમાં હોય, રાંચી હોય. મનોજભાઈના માતુશ્રીને સંકલ્પ થયેલો, પ્રવીણભાઈની પણ ઈચ્છા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પિતાશ્રી કલ્યાણજી બાપાએ ખૂબ રાજી કર્યા. તો આ રાજકોટ ગુરુકુલની પવિત્ર ભૂમિમાં, દાદાની પવિત્ર સ્મૃતિમાં મહારાજ અને સંતો રાજી થાય એવું કંઈક આપણે સત્કર્મ કરવું. 3 મહિના પહેલાં વાત થયેલી કે જે રીતે ગુરુ મહારાજ રાજી થાય એ પ્રમાણે વાત કરી અને જણાવશો તનુર્માસ આવતો હતો. મનોજભાઈ સાથે વાત થઈ, પરિવારજનોએ સાથે મળી સંકલ્પ કર્યો કે દાદાની પવિત્ર સ્મૃતિમાં આપણે આ કથાનું આયોજન કરીએ. દેશ વિદેશની અંદર હરિભક્તો કથાનો લાભ લેતા હોય, કલ્યાણજી બાપાનું આદર્શ અને પવિત્ર એવું જીવન, હૃદયની ભક્તિ, એ પ્રગલ્ભ મહાપુરુષ અને શાસ્ત્રીજી મહારાજ એવા ગુરુનો એમને યોગ થયો. મનોજભાઈ વાત કરતા, આમ તો કલ્યાણજી બાપાના મોટા બેન મોતીબેન લગ્ન થયા સત્સંગ પરિવારનો પહેલેથી, પણ વિશેષ ભગવાનમાં એમને ભક્તિ. મુંબઈમાં તેઓ રહેતા સત્સંગ છોડાવવા માટે ખૂબ એમણે પ્રયાસો કર્યા, પણ આ મોતીબાએ સત્સંગ છોડ્યો નહીં. છેવટે પરિવારમાંથી નીકળીને એમણે સાંખ્યયોગ ગ્રહણ કર્યો. મુંબઈ મંદિરમાં રહેતા વર્ષો પછી રાજકોટ મંદિરમાં તેઓ રહેવા આવ્યા. ભજન ભક્તિ કરે, સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે સાંખ્યયોગી મહિલા બહેનો હોય, પરિવારના સ્વજનોની સાથે આવવા જવાનો વાર્તાલાપ વ્યવહાર ચાલુ હોય. કલ્યાણજી બાપા, કરમસિંહ બાપા, આ પરિવારજનોનું ગામ તો આદરા વાળા મિસ્ત્રી, એટલે આદરા ગયેલા. અને એ વખતે કલ્યાણજી બાપાને સહજ રીતે કીધેલું કે ભાઈ, જીવન અને જન્મ મળ્યો ભગવાનની ભક્તિ અને સેવા કરી અને જન્મને સાર્થક કરવો જોઈએ, એના માટે એક સાચા સદગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. કલ્યાણજી બાપાને આ વાત કરી ત્યારે સહજ પૂછ્યું કે એવા કોણ ગુરુ. ત્યારે મોતીબાએ એવું કીધું કે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી છે ને, એમનો સમાગમ કરો અને એને ગુરુ ધારો. કલ્યાણજી બાપા પછી અહીંયા આવ્યા, શાસ્ત્રીજી મહારાજને મળ્યા, સ્વામીને પણ ત્યાં તેડાવ્યા. સ્વામી એ વખતે ગયા ત્યારે તો એમની પરિસ્થિતિ બહુ સામાન્ય હતી, પણ એમના હૃદયનો ભક્તિભાવ જોઈ સહજ રીતે સ્વામીને રાજી કર્યા. અને સ્વામીએ કીધું કે ભગવાન તમને આ લોકમાં પણ સુખી કરશે. સુખી થયા. રાંચીમાં આજથી લગભગ 30 વર્ષ પહેલા આપણા સંતો દ્વારા ત્યાં કથા કરાવી. પ્રવીણભાઈ, ચંદુભાઈ, આ પરિવારજનો એટલા પ્રેમી. અહીંયા જો સાધુ આશ્રમની અંદર મોજેક લાદી પાથરેલી છે ને, એમાં તકતી લગાડી છે. આદરાવાળા કલ્યાણજી કરમસિંહ દાસ મિસ્ત્રી, કરશનદાસ મિસ્ત્રી, સુપુત્ર ચંદુલાલ તથા પ્રવીણકુમારની સંમતિથી આ મોજેક લાદી સંત નિવાસમાં પથરાવી છે. સંવત 2013, કેટલા વર્ષ થયા, 76 ચાલે છે. કેટલા વર્ષો પહેલા જ્યારે સ્વામીને કોઈ ઓળખનારો કે સાથ દેનારો નહોતો, ત્યારે આ પરિવારજનોએ આ સંસ્થાના પ્રાણ પૂર્યા. સ્વામીના વચને, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કદાચ કોઈ સંતો પાસે વચ્ચે બેઠા હતા, લક્ષ્મીનારાયણ સ્વામી ત્યારે વાત કરતા હતા, કોઈને ગાડી નહીં હોય ને ત્યારે સ્વામીને વિચરણ કરવા કલ્યાણજી બાપા રાંચીથી ગાડી આપે, 2-4 વર્ષ સ્વામી ઉપયોગ કરે, પછી પ્રસાદીની પોતે લઈ જાય, બીજી સ્વામીને આપે. એ વખતે સ્વામીએ એટલું વિચરણ કર્યું તો એમાં પણ સત્સંગ પ્રવર્તનમાં પાયાની સેવા પરિવારની રહી. દાદા એવા ભક્ત હતા, શાસ્ત્રીજી મહારાજે જે કથાઓ કરી એની ડાયરી લખી છે. બ્રહ્મ સત્ર ક્યારે ચૂકતા નહીં, પણ એટલા સુઘડ અક્ષરો. સંતો કોઈ કથા કરવા માટે ડાયરી લખે, ટુ ધ પોઈન્ટ નોટ તૈયાર કરે, એથી પણ વિશેષ. શાસ્ત્રોના વચનો, ઉપનિષદની શ્રુતિઓના અર્થ અને એક પણ પાનામાં લગભગ 60 પાનાની ડાયરી મને મનોજભાઈ મોકલાવી છે, પણ એક પાનામાં ક્યાંય ચેક ચેક કરેલી નથી, લાલ પેનથી લખી છે. સ્વામી બ્રહ્મસત્રમાં એમ કહેતા કે નોટ લખવી. અદલપણે એમણે સત્સંગ કર્યો, અને એમાંય ખાસ કરીને યાદ કરું પ્રવીણભાઈ કામલિયા, અનન્ય, એમને પણ સ્વામી પ્રત્યે ભાવ નિષ્ઠા, પણ વિશેષ કરીને બિહારમાં હતા, કામકાજ અને ધંધાની જવાબદારી તેઓ સંભાળતા હોય, કલ્યાણજી બાપાને ચંદુભાઈ ગુજરાતમાં નાના મોટા આયોજનો ઉત્સવ સમયાવો થતા હોય ત્યારે એ હાજર હોય, પણ જ્યારે આર્થિક જરૂર હોય અને સેવામાં જરૂરિયાત હોય ને ત્યારે બાપા એમ કહેવરાવે કે પ્રવીણ, શાસ્ત્રીજી મહારાજને અત્યારે આ કાર્ય ચાલે છે તો આપણે એટલા મોકલાવવાના છે, તો વ્યવસ્થા કરજે. તો ત્યાંથી પ્રવીણભાઈ એ બધી જ આર્થિક સેવાની વ્યવસ્થા કરી, પોતે જવાબદારી સંભાળી, કામધંધો કરી, અને આ સેવામાં શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે એ સહયોગી બનતા. એમનો શુભ સંકલ્પ કે પિતાશ્રીની સ્મૃતિમાં આવી રીતે આ આયોજન કરવું. મનોજભાઈ વર્ષોથી અત્યારે વડોદરામાં છે. શિકાગોની અંદર સોફ્ટવેર એન્જિનિયર, બહુ મોટી કંપનીમાં તેઓ સર્વિસ કરે છે. વાલા ભક્તો, આ પરિવારનું આદર્શ જીવન છે. સંસ્થા માટે રાત્રિ દિવસ સેવા કરતા હોય. મનોજભાઈ તો નાના મોટા પ્રસંગોમાં ક્યારેક આવ્યા હોય એટલે આપ બધા ભક્તોને પરિચિત કદાચ હોઈ શકે. 2002ની અંદર 1માં જ્યારે અમેરિકા ગયા ને ત્યારે એમના ધર્મપત્નીને ડિલિવરી સમયે કંઈક પ્રોબ્લેમ થયો અને અડધું શરીર અને મગજ ડેમેજ થઈ ગયા. પથારીવશ નાની દીકરીઓ. આજે 21 વર્ષની જીવન યાત્રા વીતી. એકલો એ જુવાન્યો, પણ એટલી સમજણ, એટલી ધીરજ. આ પરિસ્થિતિમાંથી જે પસાર થઈ આવે ને એ ગ્રહસ્થ જ કલ્પના કરી શકે. દીકરીઓને સાચવવા, જમાડવાની, રસોઈ બનાવવાની, પોતાની સર્વિસની જવાબદારીઓ, વિદેશમાં રહેવાનું, ભણાવવા, એની વચ્ચે ભગવાનની એટલી નિષ્ઠા, જોગી સ્વામીની સેવા, ગુરુ મહારાજના આશીર્વાદ. વચ્ચે વાત કરતા હતા કે બીજો હોય ને તો એ માણસ ભાંગી પડે, પણ ભગવાનની દયાથી મને કોઈ સંકલ્પ થયો નથી. આજે આ 20 વર્ષથી હું, અમે પરિવારજનો, અમારી દીકરી માનીને એમની સેવા કરીએ છીએ, ધર્મપત્ની. અને કે એ કાર્યમાં મારા પિતાએ કે મારા માતુશ્રીએ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો અણગમો કે ક્યારેય પણ નારાજગી નહીં, એ પણ દીકરી માનીને એમની સેવા કરે છે. કેટલો આ સમજદાર પરિવાર હશે, નહીતર ભગવાનને પ્રાર્થના કરાવવા આવે સંતો પાસે કે કંઈક પ્રાર્થના કરો ને હવે આમાંથી છૂટીએ. મહારાજની ઈચ્છા, જે કંઈ ભગવાન આપણા માટે કરતા હશે એ સારું હશે, એમ માનીને આજે 20-20 વર્ષથી આ સમજણ અને ધીરજથી, અને છતાંય ભક્તિ અને સત્સંગ સેવાનો ચડતો ને ચડતો રંગ. કૃણાલભાઈ છે એ રાંચીમાં આજે બહુ સારી રીતે વેલસેટ છે, અને સચાય સત્સંગ એ પરિવારજનો પણ ખૂબ સારો રાખે છે. 2008ની અંદર ગુરુ મહારાજની સાથે અમે 10 દિવસ ત્યાં રોકાયેલા, સાથે બધા પરિવારજનો ત્યાં રહે છે. સત્સંગ, કથા વાર્તા વગેરેનું આયોજન હતું. આજે એમની ત્રીજી પેઢીમાં પણ એ જ આ બધો જ ભક્તિ સત્સંગનો વારસો જળવાયો છે. મયંકભાઈ છે, પહેલાં શિકાગો હતા, અત્યારે ડલાસની અંદર થોડા 3-4 વર્ષથી રહેવા માટે આવ્યા. બહુ મોટી એ પણ સોફ્ટવેર કંપનીની અંદર મેનેજર તરીકેની પોસ્ટ ઉપર છે. આપણા ગુરુકુલનું એકાઉન્ટ તેઓ સંભાળે છે. સાથે કાલે જ વાત થયેલી, એમનો આવતીકાલે લગ્નતિથી કહીને શું કહે, એનિવર્સરી એમનો દિવસ છે. માનસ ભાવે આજે એકાદશીના દિવસે યાદ કરીએ. મનોજભાઈએ કીધેલું માતુશ્રીનો સંકલ્પ કે આવતીકાલે 12ના પારણામાં ઠાકોરજીના થાળ અને સંતોની રસોઈ, મહિન્દભાઈના એનિવર્સરી તારીખ દિવસ નિમિત્તે રાખવી, એટલે એમના તરફથી કાલે રસોઈ પણ છે. આ આમ તો આખા મહિનાના યજમાના પરિવારજનો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવારજનોએ જોગી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, મોટા મોટા સંતો, ગુરુ મહારાજ, બધા સંતોને ખૂબ રાજી કર્યા છે ત્યારે એમને એક હૃદયની ભાવનાથી આપણે આ સત્સંગનો દિવ્ય લાભ લઈ રહ્યા છીએ. આ પરિવારજનોને વિશેષ મહારાજ સત્સંગ સેવા ભક્તિનું બળ અર્પણ કરે. સાથે વાલા ભક્તજનો, આજે એકાદશી અને ભગવદ્ ગીતા જયંતિના પરમ પવિત્ર દિવસે આ કથા વાસુદેવ મહાત્મયની ચાલે છે ત્યારે ગુરુકુલના એવા જ નિષ્ઠાવાન સેવક અક્ષર નિવાસી ફકીરભાઈ ચતુરભાઈ પટેલ સોજિત્રા ગુજરાતની અંદર ગામ આવેલું છે. ખાસ કરીને ગયા વર્ષે તેઓ અહીંયા પરેશભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ બંને ભાઈઓ પધારેલા. બહુ પ્રેમી ભક્ત છે. થોડા વર્ષો પહેલાં જ ગુરુકુલ પરિવારના સંતો સાથે તેઓ જોડાયા. ગુરુ મહારાજ અને રાજકોટ ગુરુકુલ પ્રત્યે એમને અનન્ય નિષ્ઠા છે. બે વર્ષ પહેલાં, 1.5 વર્ષ પહેલાં જ્યારે આવ્યા ત્યારે પણ એમણે 4.5 લાખ રૂપિયાની સેવા રતનપર ગુરુકુલ, જે નિઃશુલ્ક કોલેજના વિદ્યાર્થીઓને ભણાવવા માટે રહેવા જમવાની સુવિધા સાથે આપણે શરૂ કર્યું, એમાં એમણે સેવા અર્પણ કરેલી. 3-4 મહિના પહેલાં પાછી વાત થયેલી. ગુરુ મહારાજ સાથે પણ લગભગ 1-15 દિવસે તેઓ વાત કરતા હોય. લંડનમાં હતા, નિવૃત્ત થયા, પેન્શન આવવાનું હોય, જે કાંઈ જિંદગીનું પેન્શન હતું અત્યારે તેઓ અમેરિકામાં છે. પણ પેન્શન જે આવ્યું, 30 લાખ રૂપિયાની સેવા એમણે આપણા રાજકોટ ગુરુકુલ અને અન્ય બીજી સંસ્થાઓમાં મોકલાવી. 15 લાખ રૂપિયાની સેવા એ રાજકોટ ગુરુકુલ માતૃ સંસ્થા ગુરુ મહારાજને અર્પણ કરી. બાકીના બધી સંસ્થામાં 1.5 લાખ એટલે 1,51,000 રૂપિયાની સેવા ગાયોમાં, ઠાકોરજીના થાળ અને સંતોની રસોઈ માટે તેઓએ અર્પણ કરી. આજે આ પવિત્ર ભૂમિમાં વાસુદેવ મહાત્મ્યની કથા ચાલે છે ત્યારે તેઓએ પિતાશ્રી અને માતુશ્રીની પવિત્ર સ્મૃતિમાં ઠાકોરજીના થાળ અને સંતોને રસોઈ નિમિત્તે રાજકોટ ગુરુકુલ, જૂનાગઢ, તરવડા, સુરત, નવસારી અને નીલકંઠધામ ઠાકોરજીના થાળ, સંતોની રસોઈ અને ગૌસેવા માટે 2,51,000 રૂપિયાની સેવા તેઓએ અર્પણ કરેલી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવારજનોને પણ મહારાજ વિશેષ સત્સંગ સેવા ભક્તિમાં સદાયને માટે આગળ વધારે, સર્વ રીતે સુખી કરે. તન મન ધનથી સમર્પિત થઈ અને આ ભગવત સેવા કાર્યની અંદર પોતાનું જે કાંઈ પુણ્ય કમાઈરૂપ સત્કર્મ છે એ અર્પણ કરી રહ્યા છે. વિશેષમાં આ સાથે આજે ધૂન પ્રસાદ અને આ કથાના સહયજમાન તરીકે પરમ ભક્ત ભરતભાઈ જોશી, આમ તો સંતોની ધોતિયા ઓઢાડવાની સેવા 11,000 રૂપિયાની તેઓએ કરી છે, પણ વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને માનસ ભાવે સંતો એમને આશીર્વાદ આપી એમની સેવાનો સ્વીકાર કરશે. દર વર્ષે નાના મોટા પ્રસંગોમાં ભરતભાઈની સેવા તો કાયમને માટે ચાલુ હોય. સાથે એવા જ તુલસીભાઈ રાદડિયા, સમર્પિત સેવક, આપણે રતનપર ગુરુકુલની અંદર ઘનશ્યામ મહારાજ અને એમના સિંહાસન માટે તેઓએ 15 લાખ રૂપિયાની સેવા અર્પણ કરેલી છે. ત્રંબા ગુરુકુલ, આપણે હમણાં સંકુલ નવું સંપાદન કર્યું, રિનોવેશન વગેરે કાર્ય થયું, તો એમાં પણ એમણે ખૂબ મોટો સંકલ્પ કર્યો, સેવા અર્પણ કરેલી છે. વર્ષની અંદર પરિવારના જેટલા સભ્યો છે ને એ બધાની જન્મદિને ઠાકોરજીના થાળ અને રસોઈ હોય, એમના તરફથી પણ આજની રસોઈ છે. શિવલાલભાઈ પાંભર, આ પરિવારજનો પણ વર્ષોથી સેવામાં જોડાયેલા હોય, નિલેશભાઈ ચૌહાણ વગેરે પરિવારજનો આજની કથા ધૂનપ્રસાદના યજમાન છે. સભા પૂર્ણ થયા પછી ઓફિસમાંથી જે જે યજમાનો છે એ પ્રસાદ લઈ અને છૂટા પડશો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંતો, અહીંયા આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે ત્યારે મહારાજની પ્રસાદીભૂત ચરણ પાદુકાનું પૂજન કરશે, જન્મંગલના મંત્રો સાથે હરિભક્તો દર્શન કરશો. ત્યાર પછી હરિભક્તોને દર્શન માટે ત્યાં પાદુકા પધરાવવામાં આવશે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદનઃ બૃહદૃતધરઃ શુદ્ધો રાધા કૃષ્ણેષ્ટ દેવતઃ મરુસુત પ્રિયઃ કાલી ભૈરવાદ્યતિ ભીષણઃ જિતેન્દ્રિયો જિતાહારસ્તીવ્રવૈરાગ્ય આસ્તિકઃ યોગેશ્વરો યોગકલા પ્રવૃત્તિરતિધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃતેર્થિકાર્જિતઃ ક્ષમાનિધિઃ સદોનિદ્રો ધ્યાનનિષ્ઠસ્તપપ્રિયઃ સિદ્ધેશ્વરઃ સ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યાપ્રવર્તકઃ પાષંડોચ્છેદનપટુઃ સ્વસ્વરૂપાચલસ્ પ્રશાંતમૂર્તિર્નિર્દોષો સુરગુરુવાદિમોહનઃ અતિકારુણ્યનયન ઉદ્ધવાધ્વપ્રવર્તકઃ મહાવ્રતઃ સાધુશીલઃ સાધુવિપ્રપ્રપૂજકઃ અહિંસયજ્ઞપ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણનઃ સ્વામિનારાયણ સ્વામી કાલદોષનિવારકઃ સચ્છાસ્ત્રવ્યસનઃ સદ્યઃ સમાધિસ્થિતિકારકઃ કૃષ્ણાર્ચાસ્થાપનકરઃ કોલડ્વિટ્કલિતારકઃ પ્રકાશરૂપો નિર્દંભઃ સર્વજીવહિતાવહઃ ભક્તિસંપોષકો વાગ્મી ચતુર્વર્ગફલપ્રદઃ નિર્મત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતાતિપાવનઃ અબુદ્ધિરત્બ્રહ્મધામ દર્શકશ્ચાપરાજિતઃ આસમુદ્રાંત સત્કીર્તિઃ શ્રિતસંસૃતિમોચનઃ ઉદારઃ સહજાનંદઃ સાધ્વીધર્મપ્રવર્તકઃ નર્પદલપદલનો વૈષ્ણવક્રતુકારકઃ પંચાયતનસન્માનો નિષ્ઠિકવ્રતપોષકઃ પ્રગલ્ભો નિસ્પૃહ સત્યપ્રતિજ્ઞો ભક્તવત્સલઃ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મી વિજયક્ષમઃ નિરહંકૃતિરદ્રોહ ઋજુઃ સર્વોપકારકઃ નિયામકશ્ચોપશમસ્થિતિર્વિનયવાન ગુરુઃ અજાતવૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદઃ અખંડિતાર્ષમર્યાદો વ્યાસસિદ્ધાંતબોધકઃ મનોનિગ્રહયુક્તિજ્ઞો યમદૂતવિમોચકઃ પૂર્ણકામઃ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મયઃ સદાચારપ્રિયતરઃ પુણ્યશ્રવણકીર્તનઃ સર્વમંગલસદ્રૂપનાનાગુણવિચેષ્ટિતઃ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મભક્તિ